આ જો ને આવ્યા ને પ્રેમ જ લે છે જ આવી થઈ ગયા એટલે અમને આવે એ પ્રશ્ન રહેતો નથી. નહીં એ બરોબર છે. હવે એ પ્રશ્ન સૌથી ગુરુ બરોબર છે એટલે એ પ્રોબ્લેમ નથી. અને એ તો દાદા તમારી જોડે આવીને જોવાનું જ, તમારી જોડે અહીં આવીને તમારું જે વર્તન વાણી વર્તના રે પ્રકાશ ગોદાળો અંધારમ ના હોય નકામા વગર તમને ગુફા ખોલ ખોલ કરે હિમાલય ખુદ ખુદ કરે બાવા પડેલા છે બધા એ લડ્ડુ બડ્ડુ ખાઈ બાવા પડી રહ્યા છે. જ્ઞાનીઓ ના હોય ત્યાં જ્ઞાનીઓ મનુષ્યની વચ્ચે ભીડમાં હોય શું પ્રકાશ સ્વરૂપ છે. આ તો મારે એવું ગપ્પું કે જ્ઞાનીઓ બધા ગુફા અહીંયા આવ્યા હતા કાલે બે દિન આ ગુફા ગુફામાં તો પેલા બાવા રે અઘોરી અને જ્ઞાનીઓ એ લોકો અઘોરી માને છે હિન્દુસ્તાન લોકો. અરે માં ના હોય અઘોરી ના એ તો ચોખ્ખા હોય બહુ. જ્ઞાની નહી તો અહીં સિદ્ધાંત ખોટો પડતો. એ જ્ઞાની નહી ક્રમિક માર્ગ માં ખોળવું પડે. જ્ઞાની ને કશું ખોળવું ના પડે. એ ક્રમિક માં જ્ઞાની હતા ને એ જ્ઞાની હતા ને જ્યાં સુધી એકાંત ભાવ હતો પૂર્ણ જ્ઞાની કહેવાય નહીં એમ બોલો. એટલે એમને ભીડ નડે છે જ્યાં ધંધો નડે નહીં એ પૂર્ણ જ્ઞાની ની સાની ધંધો નડે નહીં. તમને હું સમજાય ભારતીબેન આ બધું આપડે ઓળખાણ પાડે આ પેલા દાનેશ્વરી હા તો પેલું આપડે નામ સાંભળેલું હોય તો આપડે બહુ ગીતા ગયા હોય અને પછી ભેગા થાય શું દાનેશ્વરી મળે ચોર મળે બધું ભગવાન ની ભાષામાં તો આગળ બધું લભી જ છે શું છે આપણા મન ઉપર અસર ના થઈ જઈએ. હા ચોર ની જો દાનેશ્વરી પર અસર દાનેશ્વર ની અસર થશે તમને તો ચોર ની થશે એક અસર નહીં બીજી અસર નહીં. હા હવે હવે હવે જે બધી ખરાબ અસર હતી ને ત્યાં ચોરની અસર હતી એ નીકળી જવા મળી છે એટલે સામે પેલી અસર નીકળી જવા મળી એ નીકળી જવા મળી એ જ આ જ્ઞાન નું ફળ છે. હા એ બરાબર એમાં કોઈ જાતની શંકા નહીં. એમાં જ્ઞાન નું ફળ છે એ તો પેલું એક્ઝેક્ટનેસ માટે બધું પૂછી લેવું પડે ને એટલે ફરી ફરીને પૂછી ઝીણું ઝીણું પૂછવું જ પડે. પછી વાયર કોઈ જગ્યાએ નહીં થયેલો એટલે જોઈ લેવાનું પછી બટન દબાય લાઈટ થઈ જાય અને પેલું લાખ બટન દબાવું તો લાઈટ ના થાય જ્ઞાન. કારણ કે જ્ઞાન લાઈટ સ્વરૂપ નથી એ લાઈટ કરવાનું સાધન છે. શું છે લાઈટ જ નથી પોતે અને તે કેફી છે. પાછું કેવું છે જે જ્ઞાન વધારે જાણતા એ બધા કેફી કેફ કરેલો હોય. હા એ લોકો તો બધા કઈક હું જાણું છું. હે હું જાણું છું. હા હું જાણું છું એના કેફમાં હોય એ કેફમાં હોય એ કેફ આવે તે વખતે જ્ઞાન તરત પ્રકાશનો બંધ જ સંબંધ હતો તો તમને તમને જોડે જોઈન થઈ જતું બરોબર. તમે સારદાપુર આવ્યા હતા ત્યાં પેલા એક નોકર ને કહ્યું તું જા ખીટી ખીટી બોલજે. હા એ નોકર કે કાકા કે શું છે ખબર નહીં પડતી આગળ એ દાદા છે દાદા દેખાય આગળ એ દાદા દેખાય છે બળ છે મારું. રામચંદ્રજી બરોબર છે અને રામચંદ્રજી મોક્ષ માં છે એને ધોવા આગળ બેઠા જમપા દે ને હવે રામ રામ કર્યા કરો દાદા, અમે ના કરું જમપા છે ને દે દાદા, અમને અમે તમને જમપા ના દઈએ, જમપા છે ને નહીં, પણ આ લોકો ને સમજે નઈ ને, એટલે પાંચ થી દવા બોલાવી ગા ગા કર્યા કરો, અરે મેં મેલ ને પૂરો અહીંથી આ દવા મુદત જતી રહી છે, પછી કોને ગાય પણ દાદા, કોને ગાય, એ રામ ને ના ગાય અને ગાય જીવતો છે રે ગાય તો સારું એમ કે રોમ બમ કશી ના તો સીતા કાઢી દીધી બાબુ, અરવિંદ બાબુ કર્યા કે સારું, માતાજી માતાજી કરે તો સારું, બરાબર આ પાછલી દવા ની મુદત જતી રહી અને શું કા ગા ગા કરો, હા એ તમે કૃષ્ણ ભગવાન ની મુદત જતી રહી, આવે કૃષ્ણ ભગવાન ની મુદત જતી નથી, એનું શું કારણ છે, કૃષ્ણ ભગવાન હયાત છે, હયાત છે સમજ્યા, અને આગળ ભગવાન થવાના છે, એટલે કદી મૂર્તિ રૂપે નહી પણ કૃષ્ણ શબ્દ ઉપરથી ભૈલાલબેન પોકો પાડો થી મળવાના હતા, ઓગણીસ મે 79 લાલજીભાઈ ને ત્યાં અલકાપુરી સવારે દાદા, હજુ સાચા અર્થમાં ના સમજે, તમે અહંકાર કરીએ તો ખબર પડે પણ સાચું ખરેખર અહમ અને એ કઈ જગ્યાએ આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે દાદા, ના ધાર્યા પણ નહીં, ધાર્યું તો બધા ઘણા માણસો કરે છે, અહંકાર એટલે ગોવાળું દેખાય, એવું બધું અહંકાર કહેવાય, વ્યવહારિકતા ના દેખાય, આ બધા લોકો વ્યવહારિક કામ કરે છે તેમાં કોઈ ખોટું ગાળું કહેવાતું નથી, પણ જેને ગોવાળું કહેવામાં આવે તેને અહંકાર કહેવાય, લોકો ગાળું કહેવામાં આવે, ખબર ની વાત ક્યાં, ભણ જ ના હોય, હું શું ગાળું કરી રહ્યો છું, શું બોલી રહ્યો છું, ભણ જ ના હોય તારે અહંકાર એવો નીકળે બધો, ગાળો અહંકાર કે જેવી જ ને દાદા, અહંકાર કબૂલ થાય, આપણે જે કહીએ તો બધા લોકો કે ના સારું કામ કર્યું, હા ગુરુવાર આખો દિવસ પણ ખોરાક વગેરે, ઓગણીસ બે 79 રામજીભાઈ ને ત્યાં અલકાપુરી સાંજે, અને એક વખત ધણી બૈરી ના રહે એક આખી જગ્યાએ હારી જાય, તો હારીએ તો ફરી પાછા જીતીએ, હારી બેસું નિરાતે, શું કહ્યું નિરાતે ઊંઘ મૂંઘ આવે એનાથી હારી ને કઈ એના કેવા જવાનું બારે, ત્યાં હું જીતી જેને કહે તને ખોટી દેખાય, ખોટા દેખાય ના દેખાય કેવાય નહી, ક્લેશ ના થાય એવું જીવન જીવવું જોઈએ, ગમે છે ક્લેશ નથી ગમતો બિલકુલ નહીં, તને તો ગમે ને થોડો, તમે ગોસ્વામી ગમે બધું, ગોસાઈ ને ગમે બધું ના ગમે, શું વાત કરે ગોસાઈ કે મને ના ગમે, કે ના ગમે દાદા, ચાલો કારણ કે એને ગમે નહીં બિચારીને, શું કરે પણ સ્વભાવ પડી ગયો, કચ કચ કચ કચ ખરાબ કરે, કે તમારે કશું ક્લેશ નહીં કે છે કોઈ લડવાનું જ નહીં ને પેલા આવતા હતા એમ તને શું આવે સુસાગર માં પૂરવાનું ના ના બીજું બીજા વિચાર આવે તેથી અમે ફરીએ છીએ ને લોકો કે તમે આટલી ઉંમર કરો છો આમ જાણીએ કે કેટલી મુશ્કેલીઓ છે આ મુશ્કેલી બધી જતી રહે અને નિરપેક્ષતા અને કાળ એ બે નો સંબંધ શું વાસ્તવિક દર્શન સામા યથાર્થ દર્શન સામા કાળ નો કાળ કાળ ટાઈમ કશું ટાઈમ થાય છે ટાઈમ કાળ એટલે સમય ભૂતકાળ એમ એ અર્થમાં ભૂત ભવિષ્ય વર્તમાન એ અર્થમાં સાપેક્ષતા અને કાળ અને નિરપેક્ષતા અને કાળ એ બે ના કાળ માં શું ફેર ભૂતકાળ કોણ છે કોણ તે પણ સાપેક્ષ ને લાગુ થાય છે બધું નિરપેક્ષ ને તો કશું લાગુ જ ના થાય એમને નિરપેક્ષ ભગવાન નિરપેક્ષ છે કશું અડે નહીં લડે નહીં ટાઈમ નહીં બાઈમ તેથી આપણે બોલીએ છીએ ને કવિરાજે ગાયું છે કે દાદાના ભક્તોને કાળ કર્મ ને માયા અડે નહીં કે કાળ કર્મ ને માયા નડે નહીં અડે નહીં ભક્તની કોટી તો દાદા કાળમાં આવી ને રિલેટિવ માં આવ્યું ને ભક્ત આ તો ભલે બોલતા ના ભાઈ એટલે ભક્ત બોલું છું ભક્ત કહેવાય નહીં ને આ તો આ તો બધા જ્ઞાનીઓ કહેવાય મહાત્મા મહાત્મા કહે છે ને આપણા ભક્ત તો બોલતા નહીં મહાત્મા બોલે મહાત્મા બોલે છે કાળ તમને માયા નડે નહીં જો આ જ્ઞાન માં પાંચ આજ્ઞા મળે તો ક્રમિકતા શામાં આવી કાળ માં આવી કે સાપેક્ષ માં આવી કે નિરપેક્ષ માં આવી શું ક્રમિકતા ક્રમિકતા આપણે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કાળ ને જો અવલંબન લઈએ કાળ નું જો અવલંબન લઈએ તો મોક્ષ મળે ખરો શું તમે કહેવા માંગો મોક્ષ મેળવવા માટે જે સાપેક્ષ છે જે કાળ થી બંધાયેલો છે તેનું અવલંબન લઈએ તો આપણે મોક્ષ પામી શકીએ ખરા જરૂરત નહીં ને એ જરૂરત નહીં ને આપણે કાળ થી બંધાયેલો છે કાળ આવશે શું તો થઈ જશે આપડે તો આપણું આપણું આપડે બરોબર છે કાળ નો અવલંબન લઈએ તો આપણે પહોંચીએ ખરા એમ કાળ નું અવલંબન લેવાનું જ નહીં ને લેવાનું નહીં વાત બરોબર પણ લઈએ તો પહોંચાય ખરું એમ લઈએ જ નહીં પણ લેતો અનુકૂળ છે કારણ કાળ ની જરૂર શું અવલંબન લઈ અને એવો કોઈ કાળ સ્થિર કાળ હોતો જ નથી કે જેનું અવલંબન લે સરકતો કાળ છે કેવો છે સરકતી વસ્તુ ને પકડી રાખવા માંગે છે ને તારે તો ઉપાડી છે ને કાળ નિરંતર સરકતો છે સાપેક્ષ હોય કે નિરપેક્ષ માં છે જ નહીં એ સરકતા કાળ માં એક વિભાવક જે ઉભો થયો કે આ વસ્તુ આ રહેવી જ જોઈએ એમ એવું જે કે છે સરકતા કાળ માં અમુક વસ્તુ કાયમી હોવી જોઈએ અમુક વસ્તુ કાયમ રહેવી જોઈએ સરકે એને પોસાતું ના હોય એને જે આપણે શું કહીએ છીએ હું પણ કહીએ છીએ હું પણ અગર અહંકાર પણ કહીએ અગર મારા પણ કહીએ પણ કાળ તો સરકતો એટલે સંબંધ ના થાય સંબંધ જ ના થાય પહેલા તેને આપણે વર્તમાન બોલીએ તો અદભુત ભૂતકાળ થઈ ગયો હોય અપાર છે પણ કાયદેસર છે કેવું છે કારણ કે આત્મા નો સ્વભાવ ઉર્ધ્વગમન છે વાળો સિદ્ધ ગતિ પણ ગમન વાળો ઉર્ધ્વગમન જે છે તેમાં ડકલો ડખેરે કરીને પાછું આમનું ગમન થાય છે ને તમે જે આ બોલો છો તે બરોબર છે, નિરપેક્ષ રીતે જોયો છે, આ સાપેક્ષ નું દર્શન છે. આ તમે જે વાક્યો બોલ્યા તે નિરપેક્ષ રીતે સાપેક્ષ ના વ્યવસ્થિત દર્શન છે. આત્મા નો સ્વભાવ ઉડતો ગમન છે, પૂતગલ નો સ્વભાવ વધુ ગમન છે. તે જ્યાં પૂતગલ ની પૂતગલ વધ્યું કે નીચે હેર્યો ખેતા ખેતતાલી છે. તેથી આપણે કહીએ ને કર્મ ના કર્મ થી મુક્તિ લઈ લો. પૂતગલ નીચે ખેંચ્યા કરે અને આ ઉપર ખેંચ્યા કરે. એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય એટલે પછી પૂતગલ ખેંચતી ઓછી થઈ જાય. ત્યાં સુધી બધું ટાઈમ બાઈમ બધું નડવાનું, કા કરમ માયા ભાયા બધું તો હોય નડે. આજે કર્મ છે અને માન્યતા બિલીફ એ બે નો સંબંધ શું છે? કારણ કે એક એક વખત માન્યતા તૂટે છે, કોઈ એક ખોટી બિલીફ તૂટી ગઈ શું તે ઘડીએ એકદમ અળવાશ અનુભવાય છે, તે કર્મ થી નિવૃત્ત થયો તે ઘડીએ? એ તો બિલીફ થી નિવૃત્ત નહીં. એજ કર્મ બદલાય ને, એ સાતા વેદ માં ગયું ને આ કર્મ બાજુ એ સાઈડ માં આગળ જાય છે. હવે પછી એટલા કર્મ એના ઓછો થયો કે કર્મ તો જોડે જોડે હોય છે. શું આજે જે કર્મ વર્ગ્યો છે આ માન્યતા બદલાઈ? કર્મ તો બધા વર્ગ્યા છે ને બધા છૂટા થવા માંડ્યા, પણ પેલા છૂટા થતા થતા પેલી માન્યતા બદલી એટલે લાભ આવતા જાય. એ તો છૂટા થવા જ માંડ્યા છે, માન્યતા ના બદલાય એટલે લાભ ના આવતી જાય. અને માન્યતા બદલાય લાભ આપે. રોંગ બિલીફો છે, બધી રોંગ બિલીફો છે. કશું પોતે પરમાત્મા થઈને જુઓ ને. હવે આ રોંગ બિલીફ ને પાછી રાઈટ બિલીફ બેસાડીએ તો રાઈટ બિલીફ નો લાભ મળે ને? હા, પણ બિલીફ તો ખરી ને, રાઈટ બિલીફ છે. રાઈટ બિલીફ કહો ત્યાં સુધી એનું ફળ કર્મ તો રહે જ. હા, પણ તે રોંગ રાઈટ માં તો બિલીફ જ નથી. રોંગ બિલીફ ને, રોંગ બિલીફ ને એને છેદ કરવા માટે રાઈટ બિલીફ છે. શું છે? છેદ કરવા માટે. એ તો છેદ થાય અને દેવ રાઈટ બિલીફ રોંગને છેદ કરે ત્યાર પછી રાઈટ બિલીફ પોતાની મેટે આપ ખુદ છે છેદ થઈ જાય છે. એટલે પછી એને કઈ છેદ કરવા જતો નથી. એવા ક્રમથી આ ગોઠવેલું છે બધું. શું થાય છે? રાઈટ બિલીફ ખુદ છે એ થઈ જાય છે. શું થાય છે? ઉડી જાય. એવું છે ને, નહી તો વધતું વધતું પારો ના આવે એનો. મારા તુલસી તુલસી ઉછેરી હતી જંગલ માં જઈને, તે ઉંદરિયા કાપી ગયા. મારા જણ ફરી આ બીજી તુલસી છે તો ઉદાહરણ ખાઈ જશે, માટે બિલાડી પાડો. એ બિલાડી પાડી જંજાળ પછી વધતી જ ગઈ ને. એવું નથી, આ સમ્યક દર્શન છે ને. રાઈટ બિલીફ તે પોતે જ વાગી જાય છે. સ્વસત્તાધારી છે રાઈટ બિલીફ. કેવી સ્વસત્તાધારી? અને રોંગ બિલીફ પર સત્તા છે. આ જે ભેદક જ્ઞાન છે દાદા, પારે કરી અંદર ભેદ પાડ્યા કરશે ભેદક જ્ઞાન અને પ્રજ્ઞા, એ બેનો શું સંબંધ છે? જય સચિદાનંદ. જ્ઞાની પુરુષ ભેદ કરી આપે એટલે પ્રજ્ઞા ઉભી થઈ જાય. પછી પ્રજ્ઞા ઉભી થાય તો હજી પ્રજ્ઞા ઉભી ના થાય, અને ભેદ ના કરે ત્યાં સુધી અજ્ઞાત હોય છે. અને પછી ભેદ કરી આપે એટલે પ્રજ્ઞા ઉભી થાય. પણ એ મારે કરીએ પેલું ભેદ જ્ઞાન અંદર કયા કરે છે કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયમ નથી. હવે પ્રજ્ઞા તો ઉભી થઈ છે, ભેદ જ્ઞાન તો પછી ભેદ જ્ઞાન ના સાથે આ કામ કરવું પડે છે. એ પ્રજ્ઞા અને ભેદ જ્ઞાન માં શું ફેર છે? ભેદ જ્ઞાન તો ભેદ જ્ઞાન થાય તો જ પ્રજ્ઞા ઉભી થાય. પ્રજ્ઞા એ લાઈટ છે, અને આ જ્ઞાન એ લાઈટ છે. ભેદ જ્ઞાન તે લાઈટ તો બેને જુદું પાડવા પૂરતું જ લાઈટ છે. પરમાનન્ટ એટલે એ ટેમ્પરરી પરમાનન્ટ છે. કેવું છે? ટેમ્પરરી પરમાનન્ટ. મોક્ષે લઈ જાય તો છોડે નહી, જો ઉત્પન્ન થઈ ગયું તો. અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞા ની હસ્તી રહેવાની છે. અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞા નું કામ છે ને? અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞા રહેવાની છે ને? ના, અજ્ઞા જાય તો પ્રજ્ઞા આવે ના. પણ પ્રજ્ઞા નું કામ શું કે અજ્ઞાને ને આત્માને જુદો રાખવો? પ્રજ્ઞા નું કામ મોક્ષે લઈ જવું, અને અજ્ઞા નું કામ સંસારમાંથી ખસવાના રહે, બહાર ના જવા. પણ એનો એનો ટાર્ગેટ તો અજ્ઞા છે. હે, પ્રજ્ઞાને પેસવા, પ્રજ્ઞા અજ્ઞાને પેસવાના છે, એ જ એનું કામ ને? ના, અજ્ઞાને પેસવા દેવાની તો વાત જ નહીં. અજ્ઞાન તો પેસવા જ ના દે, પણ જોડે જોડે મોક્ષે લઈ જવાનું કામ એનું. એવું અજ્ઞાન ઉભું થાય તો દબાઈને એને સમજણ પાડી ને મોક્ષ ભણી લઈ જાય. અને અજ્ઞાન નું કામ શું કે થોડું ઘણું લાઈટ ઉભું થયું હોય તો એને અંધારું કરતા લઈ જાય. શું? પ્રજ્ઞામાં વિકલ્પ નો ભાગ ખરો થોડો ઘણો. હે, પ્રજ્ઞામાં થોડો ઘણો વિકલ્પ નો ભાગ ખરો. વિકલ્પ, વિકલ્પી નો ભાગ ખરો. એમ વિકલ્પ, વિકલ્પ લાગે નહીં વિકલ્પ બધું આજ્ઞા. આમાં વિકલ્પ વિકલ્પ કશું હોય નહીં, નિર્વિકલ્પ છે. કેવો ભાઈ ને? જેમાં અર્હંત સિદ્ધ છે, સિદ્ધ જ છે એમનો આત્મા. પણ તે દેહધારી છે માટે કહે છે કે સિદ્ધ ના કહેવાય. સિદ્ધ ના કહેવાય. હા, દેહ વગર ના સિદ્ધ પુરુષ આપણને શું ઉપયોગમાં આવે? બે વગર ના સિદ્ધ પુરુષ થઈ ગયા હોય તે આપણને શું ઉપયોગ મારે? આપણે લક્ષ બે ને એટલું. જય સત્ય, આવો. જય સત્ય, સત્ય આવો. અદીરો હતો એના ગુરુ રામદાસ હતા. રામદાસ હતા ને? રામાનંદ. હવે રામાનંદ ને રોમભાઈ બધું. હવે ઓડી કાર્ડ આગળ નહીં રહે. હવે આ કઈ ગુરુ હતા ને રામદાસ, પણ એને સત્સંગમાં જવા નતા દેતા. હવે એમાં જે એને જે અંતરાય પડ્યો એમાં એનું તો કઈક પુણ્ય પાકી નહી. કોને અંતરાય પડ્યો? કેમ પેલા ભક્તો નતા જવા દેતા ને? હે, અંત્ય છે, ઢેડો છે, ઢેડો છે કરીને એને તો પોતાની પુણ્ય કાચી પડી. ઓટલા પર બેસી હતો. હા, પણ એની પુણ્ય કાચી પડી ને. આપણા મહાત્માઓ શું કે એની પુણ્ય કાચી. પણ એ નિમિત્ત જે બન્યો બન્યા નહીં ભેગા થવા દેવા માટે એમનું શું? એના એ મહારાજ બધા વેચી ગયા રામદાસ બધા. હા, પણ બેસો અને કોઈ ના બેસાડવામાં નિમિત્ત થાય એનું શું? પેલાનો કયો ઉદય? પેલાનો કયો ઉદય ના બેસવાનું કહેનાર મળ્યો? એ તો ઓછું જોર મળ્યો. આપણા પેલા નિમિત્ત ની શું દશા? તેને એટલું સમજવું પડે કે આવવા નથી દેવા. અને છતાં કોઈક નવા આવી પડ્યા તો રક્ષકે સમજવું પડે કે આ નવા માણસો છે, મારે આવો કહેવું પડે. શું કહ્યું? એટલે બધું પદ્ધત પૂર્વક હોવું જોઈએ, વિવેક પૂર્વક હોવું જોઈએ. ગમે તેમ ગાળું ઠોકા ઠોક કરીએ વાચિંતા કલકત્તા થી આયા. પેલા લોકો કહે છે અમે કલકત્તા થી મહાપ્રાણ આયા છીએ, દાદા ને અમારે દર્શન કરવા છે. નહી બંધ થઈ ગયું, આપડે બંધ થઈ ગયું. કેટલા ખોટા દેખાય. એટલે મેં છૂટ આપીશ મુંબઈ કે એક વાગે પણ આવે તો ઉઘાડવું બાયણું. શું કહ્યું? પછી આપણે એમ જાણીએ કે મુંબઈ નો છે, પછી કહીએ ભાઈ હમણાં અત્યાર નહીં ટાઈમ તો. અને કલકત્તા નો આવ્યા બે વાગે. ગમે ત્યાંથી કેટલાય ક્ષેત્રથી દર્શન કરવા આવતા હોય માણસો, કેવા ભાવથી આવતા હોય તો. અને એક દંડે વાંકીએ પોતે કે આ જ્ઞાની અત્યારે વિચરે છે, કોઈ આવતું નથી. અને પછી 500 ઘઉં સુધી ફરશો તો જ્ઞાની નહીં મળે ક્યાં. શું પછી મૂર્તિમાં આવે માથા ફોડશો તો કશું તમારું કામ નહીં થાય કે છે. ફોટો મૂકીને માથા ફોડીએ એ તો હાજરીમાં છે તો બધું આપી દેશે કે છે. તો કશું ભળે નહીં ને. આ તો અક્રમ વિજ્ઞાન છે ને, રોકડ્યું છે તેથી આવે નહીં. કોઈ આવે નહીં. આ નટુભાઈ બાટુભાઈ કોઈ આવે નહીં. ચંદ્રકાંત એ ના આવે. હું તો પહેલો જ ના આવું. આ તો રોકડ્યું છે આવે છે. કેવું તપ? અંતર તપ. અંતર તપ તો આપડે વાત કરવા નઈ. અંતર તપ નું તો આપડે આ લોકો આજ્ઞા જ પાડે છે. નિરંતર સંભાવ નિકાલ કરો ને એ મોટા મોટું અંતર તપ છે. આપડે ચારેય પાયામાં આ પાંચ આજ્ઞા મૂક્યા છે. જ્ઞાન થી મોક્ષ થાય, દર્શન થી મોક્ષ થાય, ચારિત્ર થી મોક્ષ થાય, તપ થી મોક્ષ થાય. ચાર પાયા છે. એ ચારેય પાયા પાંચ આજ્ઞા મૂકેલા છે. સંભાળ નિકાલ કરો. એના જેવું કોઈ તપ નથી. આ બધા મહાત્માઓની સંભાવે નિકાલ કરવાની 101% ભાવના છે. હા, છતાં પ્રકૃતિમાં જોઈએ એટલો ફેરફાર થતો નથી. એનું શું કારણ? પ્રકૃતિ ફેરફાર અમારે જોઈતું નથી. અમારે ત્યાંની ભાવના શું છે? 101% આજ્ઞા પાડવાની ભાવના છે ને, એટલું જ અમારે જોઈએ છે. બીજું અમે માગતા નથી. શું પાસ થયો ન પાસ થયો એ જોતા નથી. વાતે છે ને, એટલું જ અમે જોઈએ છીએ. શું કહ્યું? પાસ ના પાસ ને એ કોલેજ વાળા ના પાસ કરી મોકલશે. પાસ કરી મોકલશું. કહ્યું કોલેજ વાળા ના પાસ કરી મોકલશે તો પાસ કરી નથી. કેટલાક મહાત્માઓની આ જ આક્રમણ છે કે જો અમને પ્રકૃતિ કેમ બદલાતી નથી, કે છે પ્રકૃતિ વ્યવહાર કેમ સુધરતો નથી. એ મેં ના પાડી છે બધાને કે પ્રકૃતિ જોશો નહીં. એની બધી આક્રમણ છે આ બધા મહાત્માઓને કે પ્રકૃતિ ના નથી. અમે એમ જ કહીએ છીએ કે તમારે મનમાં નક્કી હોવું જોઈએ કે મારે આ સંભાવ નિકાલ કરવો જ છે. એવું પછી પ્રકૃતિ ના આધાર જે થઈ જાય ને એ આપણે જોવા જોઈએ. ભાવના તો છે 101%. પછી હું વળતો નથી કોઈ ને તો વળું નહી તો એમ કહું ને માર્ગ માર્ગ શું આ કરે છે એવું ના કહું. ના કહું હું જાણ પ્રકૃતિ છે. માગે માગે ના માગે. જેને છૂટવું હોય એને બંધાવાનો સાધન મળી આવે તો ઉડાડી દે. પણ છૂટવા જ દે. બંધન ગમતું નથી. નહીં જેમને બાંધી રાખેલા હોય શું? શીખે છે જેમને બાંધી રાખેલા હોય. જેમને બાંધી રાખેલા હોય એનું શું? જેમને બાંધી રાખ્યા હોય એનું શું? કોને બાંધી રાખ્યા? ભગવાને. ભગવાન શું કહેવા દે? ભગવાન બાંધે નઈ. ભગવાન બંધાયેલા હોત બધે. જે મુક્ત પુરુષ બીજા બાંધે તારે મુક્ત જ ના કહેવાય ને. કઈથી મુક્ત બંધાયેલો છે? ભગવાન બાંધેલા નહી. બાંધે નહી આ તો કે જેરો બાંધે છે. કડે બાંધે છે. હા, ભગવાન આવું ધંધો ના કરે. જે જેલરો કેદી છે ને પોતે એ જેલરો કેદી છે ને એ બધા કેદી છે. છૂટો કોણ? પેલા હાથર નારા કેદી કે તો છૂટો કોણ દાદા? બધા કેજી અત્યારે છૂટો કોણ? જ્ઞાની એટલે નહીં, જ્ઞાની એટલે છૂટે બસ, કોઈ નહીં. જ્ઞાની ને જ્ઞાની ના ફોલોઅર્સ નટુભાઈ. અરે હવે નટુભી ની રેવડી લઈ મેલકાઈ જ નાખો છો તમે. હા તમે છૂટા છો, તમે છૂટા છો. સન લોક કેતા નહીં, લોક જે બંધાયેલો હોય ને તે જ બાંધે. ચાર જણા મળવા જઈએ જવા દઉં. ભગવાન દુખ્યા નથી, દુઃખ આપે નહીં કોઈ. એ તો તમે એમ જ કહો કે ના, હું મહેતા સાહેબ નાય, હું છે તે કાંતિભાઈ નાય, હું તો સિદ્ધાર્થ પાસે આવી જાઉં. આપણે એક જ છે, ભેદ છે, દુઃખ લઈ લો. તમે જ્યાંથી ભેદ પાડો, હું ના, હું કાંતિભાઈ છું, હું મહેતા સાહેબ છું. તાર સુધી કે તારે તમે એમ, અમે આમ, શું કહેવા માંગે છે? તમારી ભેદ બુદ્ધિ તમને બાંધે છે. કોણ બાંધે છે? એ તમને સમજાયું? તમારે ભેદ બુદ્ધિ છે? હા, તો એ બાંધે છે. એ બુદ્ધિ જ્ઞાની પુરુષ કાઢી નાખે. એ બુદ્ધિ વ્યભિચારણી બુદ્ધિ કહેવાય છે. કેવી? હા, જે કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, વ્યભિચારણી બુદ્ધિ, તે બુદ્ધિ કહેવાય છે. એ જ્ઞાની પુરુષ કાઢી નાખે, છૂટું થઈ ગયો. જ્ઞાની પુરુષ મળ્યા પછી કશું બાકી ના રહે. તમારામાં તો કશું જ નહીં ને, તે કાંતિ બનામ ના રહે. તમે જુઓ શું? કાંતિ ઠંડા થઈ ગયા, શું જુઓ તમે? એ તો આ છે તો જોવાનું, જ્ઞાતા જ્ઞાન સમજે. મહાવીર ભગવાન શું કરતા હતા? એમનો પૂતગલ ના જોયા કરતા હતા. પૂતગલ મય અંદર શું થઈ રહ્યું છે બધું એ જોયા કરવા. કેમ કેમ અમને દેખાય તો અમે જોયા કરે. દેખાત નહીં, શું જોવા દેવું છે? બધું આ મય ઓછું બસીને ચાલે છે બધું. એ બધું આખું સિનેમા શો ચાલ્યા જ કરે છે. તે માસી આવું હું સાંભળે. અરે મારે તું શું સાંભળી અત્યારે? માસી આવું મય સાંભળે. મય પાસે દેખાય એવું લાકડી જાલ ફરતા હોય ને તે દેખાય. અને ધણી એક ને હાથ માસી આવું, 15 નણંદો, કાકા હરાવો, 70 એક જ ધણી. બધું તોફાન બધું દેખાય. પણ આપણે શું કહીએ છીએ, બધું જ્ઞાય છે, જુઓ, જોવા લાયક છે. અને એને જુઓ, જોશો તો તમે જ્ઞાતા છો. જ્ઞાયક સ્વભાવમાં આવી ગયા, પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. અત્યારે તમે જ્ઞાતા ખરા કે નહીં? શું કે છે? જ્ઞાતા એટલે જ્ઞાની એમ પૂછે છે. તમે જાણનાર જોનાર ખરા કે નહીં? ખરા. શું શું જુઓ? આજુબાજુ જે કઈ બનતું હોય જોઈએ. આજુબાજુ જે કઈ બનતું હોય જોઈએ. હા, પણ તમે પોતે જાણનાર જોનાર છો નહી, પછી રીતે તમે જુઓ. તે આપણી સમજ પ્રમાણે તમે પોતે જ છે તે જાણવા યોગ્ય છો. શું છે જાણવા? આ જે ઇન્કમટેક્સ ઓફિસર છે ને, એ તો જાણવા યોગ્ય છે. શું છે? આ કાંતિભાઈ એક ન્યાય છે, અને સિદ્ધાર્થમાં એક જ્ઞાતા છે. કોણ છે? હંમેશા જાણનાર અને કરનાર એક ના હોય. આ મેં કહ્યું ઓફિસનું બધું કામ મેં કરી નાખ્યું એમ કે, અને મેં આ જાણું છું એમ કે, એ વિરોધાભાસ છે. શું છે? તમને સમજાય એ વાત કે ના સમજાય? તમને સમજાય? સમજાવો. મરણ રોકાયું? એ મરણ શું થયું? રોકાયું ને? રોકાય નહીં મરણ. તારે પ્રેત થાય? પ્રેત ના, પણ કેટલા કે છે ને, ભાઈ હવે તું કેરી ખાઈ ને જઈશ, કઈ વગર જવાનું નથી. એ મો કેરી આવે તારે જઈશ એ કે છે ને, તેનું ભવિષ્ય નું એટલું એટલું જ્ઞાન એમ દેખાયું ના. લાલસા રહી ગઈ કે છે ને? હા, ભવિષ્ય નું જ્ઞાન એને દેખાય ના. પણ કે છે લાલસા ભાઈ ની લાલસા રહી ગઈ તો હજી જીવ નહીં જાય ના. એ કેરી ખાઈ ને જઈશ એમ કે છે ને, એટલે પ્રકૃતિ એ બધું ઓપન કર્યું કે આ કેરી ખાધા વગર જાય જ નહીં આવે. જો એટલે પ્રકૃતિ દેખાડે છે. નહીં, એનું એને એટલું આયુષ છે જ, આયુષ વધારતો નથી. આપણે નથી કહેતા કે ઓનામાં જીવ રહી ગયો છે કે લાલસા છે તો હું જે જીવ નહીં જાય, તે રોકે છે કોણ? હે? કોઈ રોકે નહીં, રોકે નહીં, કોઈ રોકી શકાય નહીં. એક ક્ષણ વાર આ રોકાય એવો નથી. ના, મેં તો પ્રત્યક્ષ દાખલો જોઈ લો કે અમારા દાદા ને કહ્યું તમે જાઓ તો સારું, ફાકી ગયા. અમે કહ્યું આવે. કોણ કે? અમે કહ્યું બધાએ ઘર ગયા. હજુ તો મારે કેરી ખાવાની છે. તમને જ્ઞાની ને પ્રકૃતિ નું જ્ઞાન નહીં થતું? નહી થાય તો કોક ને, પણ અમને જ્ઞાનીઓ ને પ્રકૃતિ નું જ્ઞાન નહીં થતું ને. ના પણ આ થાય ભાઈ, ગુંચાય ને ગુંચાય તાર કે અમને નહીં જવાનું, કેરી બેરી ખાઈ સમજ દઈશ કે છે. આપડે કે જાઓ જાઓ જાઓ તે કે છે, કંટાળી બોલે પછી અમારે છૂટી જવું માટે અમે અમારા દેશ જાતે છોડી દઈએ છીએ. એ બધી ખોટી વાત બધા, એ બાબાઓને ભાન જ નથી. સૌભાગ્યભાઈએ તો 15 દાડા પહેલા કહ્યું તું કે અષાઢ સુધી પૂનમ ના દાડે જવાનો છું. હા પણ કે એ તો એ જ્ઞાન તો ઊભું થઈ જાય કેટલાક ને, પણ તે જ્ઞાનીઓ ને જ થાય ને. ના એ જ્ઞાનીઓ એ જ્ઞાન નથી, એ તો એક હુંજ પડી જાય છે. કઈ બધું ભાઈ થોડીક તો હુજો પાડો બારી. હવે એ પોતાના વર્તન માં આવી ગયું, થઈ વર્તન માં કઈ રીતે આવે? અમે એમને પાપ ધોઈ નાખીએ તારે. શું શું નથી આવા દેતો? પછી ભગવાન કાયમ હાજર રહે, દર્શન ના બોલાય ભગવાન, ભગવાન ચડી જાય. કારણ ભગવાન નો એવો સ્વભાવ નથી, ભગત નો સ્વભાવ એવો. અત્યારે જ્ઞાન આપીએ તો બે જાય ચાલી જાય, લઈને આવ્યા છો. આવું લોકો નો લેવ ચુકાયા કે છે તો આપડા બધા મહાત્મા શું શીખવાયેલું હોય? આમ લોકો હિન્દુસ્તાન મહાત્મા શું શીખવાડે? લોકો દુઃખ લઈએ અમે શું? આપડા લોક માં નહીં ખરા કે આ બાપજી લઈ રહ્યા એ તો મેં બધા જોવા જઉં તો હું કઉ છું, બધા તમારા દુઃખ મને બધા આપી દે, પણ કોઈ આપે લે નહીં. એ જો આપી દે ને મનથી તો એને દુઃખ થાય નહીં, મને આપી દે તો મને દુઃખ પડે નહીં. મને શેના પડે તમારા દુઃખ, મને શેના પડે? પણ પેલા માનસિક દુઃખ ઉડી જાય, બધા માનસિક સમજે ને, મને આપે એટલે કે ભાઈ આ બધું આપ્યું દાદા તમને, હું તો સાચો. એટલે પછી ઉભારી ગઈ ને, પણ મને મને જ કહેતા હતા ને આ કોકનું લાયા છો ને, તમને આવું હતું છે તો બધું જવાબ જ ના આપે. પછી શું કરું આવું બોલે? મરવા દીવાનું જેમાં હાથમાં હોય ને એવું બોલે કેવું? અમારો દેહ છોડી દેવો છે, છોડી દેવો, છૂટે એવો નથી. જીવવું હોય તો જીવાય એવું નથી. આખી પર સત્તા છે બધો. એમાં આ લોકો અહંકાર ગાયા કરે છે, ભગવતો બિચારા મુજાયા કરે છે. શું કેટલા હિમાલયમાં બાદ મહાત્માઓ જાત જાત બોલે છે, આમ કોઈ એસા કુદ નહીં, એસા નહીં, એસા નહીં. કોણ ફોડ પાડી આલે અમને? આપણા લોકો જે કે બાપજી હાથું તારે થયા તો આપડે લોકો ખબર પડી જાય કે રાડવામાં કડવા લાગે છે, આમાં કઈ ખબર જ નહીં ને. અમારી બાપજી કે હાથું એ સાચી ખબર નથી પડતી, પેલી ખબર પડે છે. કારણ કે એની રુચિ જ આમાં છે નાદી થી, પેલા મારે રુચિ જ નથી ને. આ ઇન્દ્રિય જ્ઞાન માં ને એમાં અમારા ટેસ્ટ માં જ બધી રુચિ છે. અને જેને કોઈને રુચિ પેલી હોય તેનામાં રુચિ ના હોય, તો એ જાણતા હોય બધું. ના પણ એને મને ખરું કહ્યું, મને કહે તમે કોક નું લાયા છો, તમને ના હોય આવું કે. એક જણા એવું જ કહ્યું, તો તમને આવું થાય તો ભગવાન દુનિયામાં છે જ નહીં. હા એને શું કેવું? ભગવાન ને શું લેવા દેવામાં છે નહીં, છે નહીં કરે. ભગવાન વગર તો દુનિયા કોઈ ઉભી જ નથી રહી, કાલે બંધ થઈ જાય ભગવાન ના. આ તો આપણો જ હિસાબ છે ચૂકવવાના છે બધા. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કેવું બધાનો હિસાબ પોતાનો ચૂકવવો પડે. જ્ઞાની ફક્ત હસી હસીને ચૂકવે અને અજ્ઞાની રોગ અકળાટ કરી કરીને છૂટે. કયું સ્થાન એવું પડી જવાનું સ્થાન જ હોય ને. બુદ્ધિપૂર્વક ના વિચાર વાળા બધા એમ જ કે તમારે પડવાનું સાધન જ નથી ને, તો બહાર ફરવાનું નહીં, હરવાનું નહીં, આમ નહીં, તેમ નહીં, કશું જ નહીં. તેમાં ચઢવા ઉતારવામાં ધમાલ કે ઉતર નહીં, કશું નહીં, પદ્ધતર નો ભગવાન વિશેષણ છે. ભગવાન તો વિશેષણ ને ગુણ એવા પ્રગટ થયા પણ ચિંતન કરે એવું વિશેષણ. હા આ તો બધા લોકો લઈ પડેલા, ભગવાન તો શબ્દ એવું હોય નઈ, ભગવાન જેવી વસ્તુ જ ના હોય ને, કોક ફેરો ભગવાન હોય. આપડે કહેવાનું યોગ્ય છે, તમારે નથી કહેતા શું કારણ, ત્યાં લોકો ઉતા લઈ પડે, ઉતા વધારે વધારે લઈ પડે, લઈ પડે, આ લોકો લઈ પડે છે. અમને બોલ્યા એટલે આપડે બોલો, પણ આમાં શું જવાબદારી છે ભગવાન નથી. અહીં જે ઉઠો એટલે ભગવાન, જે ઉઠો એ ભગવાન, જે ઉઠો એ ભગવાન. દુનિયા પણ કરતા તે ભાન નથી આ લોકો. ચાલી જાય બધું પોલમ પોલ, બધું વાસ્તવિકતામાં પોલમ પોલ ચાલે નહી, વાસ્તવિકતા જગત સમજ્યું નથી. સવારે જવું છે કે એવું આપડા લોકો દેહ નો, દેહ નો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. અહંકારી ના લાગે, અહંકારી એમને પૂછે કે જગત નો ક્રિએટર કોણ થાય, ભગવાન વિશે આપડે નામ છે. બે બધા સમજતો નથી આ, આ મિસાઈલ ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ તમે માસ્ટર હો બધા, તો તે ભગવાન કેવડાવે પાછા. પ્રજા એટલી લો ગઈ છે ને, પ્રજાનો લો સર બધો લો થયો. આપણું વિજ્ઞાન થી ચિંતા રહીત થયા પછી ચિંતા રહીત કોઈ થયેલું જ નહીં. મહાવીર ભગવાન ના ખતમાં નહીં થયો, કેવળ જ્ઞાન થઈ જાય ત્યારે તો ચિંતા રહી થઈ ગયો, પણ થાય થાય બધાને કઈ થાય છે. જેટલા દર્શન કરે એટલા બધા બધા ચિંતા વાળા, શું કહે ઘણી વખત છે દાદા, તે આપણે શુદ્ધાત્માના એમાં હોઈએ, આપણે ધ્યાનમાં હવે પણ ટાઈમ થાય એટલે આ દેવોની વિધિ કરતા હોઈએ, ત્યાં ઘણી વખત છે ને મન એ થઈ જાય છે કે આમ નથી કરવી વિધિ રવા દે. હા દેવોની વિધિ કરતા હોઈએ તે વખતે ભાઈ વ્યવસ્થિત એવું ઊભું થાય કે આમ નથી વિધિ કરવી, આપણે આ છે ચાલુ રાખ ને. શું ચાલુ રાખ? હું શુદ્ધાત્મા છું, ધ્યાનમાં હોઈએ જો તમે ટાઈમ નક્કી કર્યો કે આત્મા ધ્યાન હોય તો પેલા જરૂર ને રે જરૂર નથી પડે આપે એ મન પાછું પડી જાય નથી કરવી ચાલશે હવે શું કરવું એમ નહીં, પણ મારું કામ સિદ્ધાર્થમાં ચાલતું હોય છે ને, પણ એવું પેલો ભાવ ના થયો છે કે હવે ચાલશે એમ શું કરવું છે હવે એવું ના, એટલે પછી એનો એનો એ પૂરો થાય એટલે પછી પેલું આવ્યું પૂરે એનું ટાઈમ પદ્ધતર હોય ને, પદ્ધતર હોય ને. દેવાનું તો કેટલા પૂરતું, આ જમવા પૂરતું હોય કે બીજું કઈ બહાર નીકળવું હોય ત્યાં પૂરતું હોય, બીજું શું દેવાનું લાગે વળગે આપડે. બીજી કોઈ અડચણ હોય તો દેવો ને, બીજું બહુ કામ નથી હોતું આપડે નિરંતર. દેવો ને એવું કઈ ખાસ છે આપડે નઈ, એ બંધ રહે તો સારું. સિદ્ધાર્થમાં મૂકી ગયેલા છે એવો તો આપડે જનતા હોય જનતા પેલા માગે ને ઈચ્છા રાખે એટલે પછી ઊંધે ઊંધે પાડી જાય પછી કોઈ કહે છે મારે કામ ધંધો સત્સંગ કરી કામ ધંધો ફરજિયાત છે કામ ધંધો ફરજિયાત છે